7/2/79 રાબજીભાઈ ને જાનકાપુરી સાંજે. માયા એને જ કે છે ને, એને એ જ ફસવે છે ને, મૂજવે છે ને. સુખ હોય તો સુખ ના થવા દે. આજુબાજુ લોકો કે કે આ મહિડા સાથે ઘણા સુખી માણસ, પણ એમને સુખ ના લાગે. એનું કોણ શું કારણ? કે માયા માયા માયા એટલું બધું હેરાન કરનારી વસ્તુ છે. તેથી કબીર સાહેબ એનું નામ એનું એનું એ વ્યાખ્યા બોલ્યા કે માયા માથે સિંગડા લંબા નવ નવ હાથ, આગે મારે સિંગડા પીછે મારે રાત. તીર્થ જીતો રે નવ હાથ લાંબા સિંગડા એટલે 13.5 ફૂટ ના સિંગડા છે. બોલો મારે એની પાસે સિંગડા માથે મારે આજુબાજુના બધા કહે કે મોડા સાહેબ શીખી, પણ મોડા સાહેબ મેં જરા કર ના વર્તી. મહેતા સાહેબ તો અહીં ફસાયા છે, તમે ફસાવા તૈ રહ્યા છે. ભૂમિકા તેની કરીએ છીએ આપણી, શીખવાડવાની અમારી ભાવના થઈ ને તેથી અમે ભૂમિકા તૈયાર કરીએ છીએ. એની ભૂમિકા તૈયાર થાય તાર થાય. અત્યારે માયા બહાર ઉભી રહી છે તમારી. માયા પાંચે જણ નો મળે છે એમના માયા નથી. માયા માટે મહી કઈ થઈ છે ને? તમારે ભેગા થયા ને તેનો પુરાવો છે. શું છે? એવિડન્સ. આ ભેગા છે આના આધારે થાય છે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્સ. કેવું? અતિ અતિ ગુહ્ય. શું કહ્યું? એ તો સાયન્ટિફિક. આ બધું વિજ્ઞાન છે. આખું જગત જ વિજ્ઞાન સ્વરૂપે છે. વિજ્ઞાન સ્વરૂપે છે. લોક જ્ઞાનમાં પડ્યા છે. જગત વિજ્ઞાન સ્વરૂપ છે. વેદ જ્ઞાન સ્વરૂપ છે અને ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે. બુદ્ધિ એ પ્રકાશ છે. કઈ એ કઈ ગપુ નથી. એનાથી બધું જગત ચાલી રહ્યું છે. બુદ્ધિ ના પ્રકાશ થી જગત ચાલી રહ્યું છે. જ્ઞાન પ્રકાશ થી જગત ચલાવવાની જરૂર હોય ને. બે પ્રકાશ માં ફેર. બુદ્ધિ પ્રકાશ હે. બુદ્ધિ અને જ્ઞાન પ્રકાશ બે ફેર છે. એ બહુ ફેર. બુદ્ધિ નો પ્રકાશ ઇનડિરેક્ટ પ્રકાશ. એ ડિરેક્ટ પ્રકાશ નથી. અને જ્ઞાન પ્રકાશ ડિરેક્ટ પ્રકાશ છે. ડિરેક્ટ. સમજમાં આવે આપની? કયું સારું? ડિરેક્ટ. ડિરેક્ટ સારું નહી. ઇનડિરેક્ટ પ્રકાશ એટલે શું? કે સૂર્યનારાયણ નો આ અજવાળું મળે એ ઇન્ડિરેક્ટ પ્રકાશ કહેવાય. રસોડામાં જે પ્રાપ્ત થયું હતું એવી રીતે આ મનુષ્યને ઇન્ડિરેક્ટ પ્રકાશ થી બધું જગત ચાલી રહ્યું છે. પ્રકાશ તો આત્માનો જ છે, પણ તે પેલામાં અરીસો હતો. અને આમાં શું હશે? આત્માનો ભાવ. ના, આમાં ઇગોઇઝમ. ઇગોઇઝમ ના થ્રુ પ્રકાશ આવે. એટલે જેવું ઇગોઇઝમ એવો એ પ્રકાશ. જેટલું ઇગોઇઝમ ચોખ્ખું એટલો એ પ્રકાશ ચોખ્ખો. ઇગોઇઝમ જેટલું મેલું એટલો પ્રકાશ મેળવો. એ વાત સમજાય એવી લાગે તમને થોડીક? નોર્માલિટી હોય. ઇગોઇઝમ ના હોય. અને ઇગોઇઝમ ના હોય તો બુદ્ધિ ના હોય. તેના સ્થિર ગાડું ચલાવો. એટલે અહંકાર બધાને, પણ અહંકાર કેટલાકને ચોખ્ખો હોય, કોને મેલો હોય, ગોટાળીઓ હોય, તે પ્રમાણે પેલું લાઈટ પડ્યા કરે. આપ સમજમાં આવે છે? તમારે કેવો હતો અત્યાર સુધી? મેલો જશે ને. શું કે છે? મેલો જશે અત્યાર સુધી. અત્યાર સુધી મેલો જશે ને. હા, પણ બહુ ગોટાળીઓ ના હોય. ગુરુ મહિડા ખરે ને? મહિડા ક્ષત્રિય પણ ના. અમારા જે કોમ ક્ષત્રિય ખરે ને, ભગવાન ખુશ છે. ક્ષત્રિય કોમ પર બહુ ખુશ છે. તમે જોડા નઈ? ક્ષત્રિય કોમ પર ભગવાન બહુ ખુશ છે. ક્ષત્રિય કોમ માં બધા ભગવાન ના અવતારો થયા છે. પક્ષાપક્ષી નથી હોતી, પણ ક્ષત્રિય વિચાર આવે ઉત્પન્ન થયો તેનો ઉકેલ જલ્દી આવી શકે. શું? એટલે આ મારામાં બુદ્ધિ નો છોટો ન હોય. હવે શું થાય? એક છોટો બુદ્ધિ હોય ને નાનું બાળક, અને અમારામાં કોઈ ફેરફાર, હું 71 નો છું પણ 1.5 વર્ષનું બાળક એટલે મારામાં કોઈ ફેરફાર હોય નહીં, કારણ બુદ્ધિ થી મોટો ગણાય છે. બુદ્ધિ વગર બાળક કહેવાય. તમારાથી બાળક જેવું રહેવાય ના રહેવાય નહીં. જે માગે મળે એવું છે, આ માગતો આવડું જોઈએ. અમારે માગે તે મગે દલાલી નથી, અમારે કશું લેવું નથી. પબ્લિક ટ્રસ્ટ થયેલું છે, અમારે કશું લેવા દેવા નહીં ને. અમે તો દેહના દસ્તાવેજ 20-20 વર્ષથી દસ્તાવેજ ફાડી નાખેલા છે. મનના વાણીના દસ્તાવેજ કે એ ફાડી નાખ્યા છે, મનના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. તમારે દસ્તાવેજ કેવા મૂકી રાખ્યા છે? બેંક ને અરે ત્યાં કબાટમાં બધા દસ્તાવેજ મૂકી રાખેલા. બોલે ત્યારે હું બોલ્યો હતો કે શું કે, અને આ તો હું, આ કોણ બોલે છે તમને ખબર પડી? સર અતુલ છે. કેવા છે? અતુલ્ય. શું કહ્યું? કોઈ પણ પ્રકારે જેની જોડે તુલના ના કરી શકાય એનું નામ ઈશ્વર. શું કહે? આ તો આ બોલે અને તે બોલે, માટે આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે. કોણ બોલે છે? ઓરિજિનલ ટેપ રેકર્ડ. આજે તમારી જોડે વાતચીત કરીએ છીએ ને, તે ઓરિજિનલ ટેપ રેકર્ડ છે. એના પરથી આ બીજી ટેપ રેકર્ડ ઉતરે, એના પરથી જે ઉતરે જોડે ભગવાન અમારે કહે છે ને, ભગવાન તો શું આ ટેપ રેકર્ડ બોલી રહી છે અને જુએ જાણે શું આમાં શું કઈ ભૂલ થાય છે. જ્ઞાની પુરુષની ટેપ રેકર્ડ ભૂલ વગરની હોય, એક એક શબ્દમાં અનંત શાસ્ત્રો સમાયેલા હોય. આપ સમજ? જનક વિદેહી જેવી દશા કરી આપે જે જ્ઞાની, પછી વધારે થી કે આ દરિયામ કઈ ઈચ્છવા જેવું ખરું? હે, ઘણું મોટું થઈ ગયું, ઘણું મોટું થઈ ગયું. છતાં મહેતા સાહેબ ને જરાક વિદેશી જેવી દશા, એમને નહીં એમના છોકરા ને હોવ. જરાક વિદેશી જેવી દશા. આવું શું કહેવાય કે થાય પગે ફ્રેક્ચર થયેલા એવા એવી દશામાં ક્યાંથી ભેગું થાય? પરમાત્મામાં એક બાળ જેટલો ફેર નથી. શું છે આ દેહ ધારી રૂપે છે, પેલા દેહ છે, દેવ સાથે ને સાથે જ હોય. કેવું જગત નું કઈ, લોકોનું કઈ કલ્યાણ કરવાનું હોય તો એમની મારફત, જ્ઞાની મુખ્ય મારફત ભગવાન કરાવડા. આ ફાઈના સાયન્ટિસ્ટો છે, એમને આગળનું વિજ્ઞાન પોતે પોતાને પોતાના સુજમત આવી ગયેલું છે, એટલું વિજ્ઞાન તો ખુલ્લું થઈ ગયેલું છે. પણ હવે આગળનો માર્ગ કોણ બતાવે? એ જ્ઞાની પુરુષ બતાવે. બધા આખા વર્લ્ડના સાયન્ટિસ્ટોને જ્ઞાની પુરુષ બતાવે, આખા વર્લ્ડના માનસ શાસ્ત્રીઓનો આગળનો ભાગ જ્ઞાની પુરુષ બતાવે, માર્ગદર્શન આપે. ફૂલ લાઈટ છે જો આગળ થઈ હોય ને તો આગળ પૂછવામાં આવે કે આપ સાપેક્ષ એક ના બોલી છે જેને અજ્ઞાન નું અવલંબન છે, ત્યાં તો આ જ પ્રમાણે કેવું પડે ગોડ ઇઝ ક્રિએટર. શું કહે? આ બરોબર છે ને? તે આ બધા સ્ટેન્ડર્ડ ચાલે છે તે બરોબર છે, કોઈ ખોટું નથી સ્ટેન્ડર્ડ. અને આ જે વાત કરું છું તે સ્ટેન્ડર્ડ વાળા માટે પોઈઝન છે, કામની જ નહીં ને, કામની જ નહીં આ વાત. આ તો નિરપેક્ષ વાતો, રિયલ વસ્તુઓ, અને જગત આખું રિલેટિવમાં છે. And all these relatives are temporary adjustments. All these relatives are temporary adjustments. So, Maya relative che. Maya real nathi. રિયલ હોય તેને માયા કે નહી કોઈ એટલે મહેતા સાહેબ ને માયા એ બોલાયો તો એના જાય ને કારણ મને એ રીતે દેખાયા કરતું હોય કે જાય છે કે નહીં જતી અને તમે ધક્કા માર માર કરો તો એ છે તો ઘેરું બે કહેવાય નહીં એ પછી અમે તમને કાઢી આપીશું પછી જનક વિદેહીનું પદ આપીશું હવે એટલી જ ભાવના કરો કે જનક વિદેહી જેવું પદ જોઈએ છે શું દુનિયાનો ત્યાગ કરીને ક્યાં જશે પછી આપ જેવા બતાવે ત્યાં આપ જેવા બતાવે ત્યાં દુનિયાની વાત કશી વસ્તુ જ નથી દુનિયાની બહાર કશું વસ્તુ નહીં એનો ત્યાગ કરે ત્યારે પાલવા કેટલાક સ્ત્રીઓનો ત્યાગ કરે છે કેટલાક વસ્તુઓનો ત્યાગ કરે છે ઘર બહાર બધાનો એ તો પોતાના બોધેશન ઓછું કરે છે શું કરે છે શું ઓછું કરે છે મગજનું બોધેશન બોધેશન બહુ વધી ગયું હોય ઓછું કરી નાખે અને તેથી કઈ મોક્ષ મોક્ષ ખોળે છે તો સ્ત્રીઓ સ્ત્રીઓ કઈ જડ વસ્તુ નથી લાગે તમને જડ વસ્તુ હોય નહીં તો એનો ત્યાગ કરવો એટલે તો ભગવાન નો ત્યાગ કરવો બરોબર ભાઈ ભગવાન બેઠેલા છે છતાં બાર જે લોકો કરે છે તેના માટે ખોટું નથી એમના સ્ટેન્ડર્ડમાં બરાબર છે તો ભાઈ કરેક્ટ કરશું ત્યાગ શોનો કરવાનો છે ત્યાગ તો અજ્ઞાનતાનો કરવાનો છે શાનો કરવાનો છે અજ્ઞાનતાનો તમારે સ્ટેશન જવું હોય ને તો મારે કશું કરી આલવું ના પડે તમને કે લો આ પંપ આપું છું પગને પંપ મારજો આમ કરજો તેમ કરજો એવું કશું કરવાનું ના હોય મારે તમને રસ્તો ડ્રો કરી આલવાનો હોય અને ડ્રો તમારી સમજમાં બેસે એવી રીતે જો ને રસ્તે ચાલતા એ ડ્રોઈંગ જુઓ ને તરત મળતું આવ્યા કરે આપડે મુંબઈ જવું હોય ગાડી બેસતી વખત ઊંઘી ગયા મુંબઈ ની રાતની ગાડીમાં બેસતી વખત થોડી વાર ઊંઘ આવી ગઈ તેથી કરીને પુરાવો જતો રહે કે વિશ્વામિત્રી ના દેખાયું મિયાગામ ના દેખાયું જો પણ ભરૂચ આવીને દેખાય ને નકશા પણ ભરૂચ મળે પછી આગળ સુરત મળે તેના અમે જે ગાડી મુંબઈ તરફ જઈ રહી છે પ્લાનિંગ જોડે મેળવી જવું જોઈએ અત્યારે તો તમે ફરો છો તો પ્લાનિંગ જ નહીં ને કોઈ જાત નહીં તમારું પોતાનું પ્લાનિંગ નહીં ને પ્રકૃતિ જો નચાવે છે તો નાતો છો તમે ક્યાં નાતો છો પ્રકૃતિ બતાવે ત્યાં પ્રકૃતિ જેમ નચાવે છે તેમ નાતો છો અને પાછો કે શું નાચ્યો કે શું કે ઇગોઇઝમ કરે પાછો નચાવે છે પ્રકૃતિ તમને કલેક્ટર બનાયા પ્રકૃતિ બનાયા પડે ને તમને ભેગા કર્યા તમારી પ્રકૃતિ મને આ પ્રકૃતિ તમને મને ભેગા કર્યા હવે હું તમને પુરુષ અને પ્રકૃતિના ભેદ જ્યાં સુધી ના પાડું અને પુરુષ છે પુરુષનું ભાન ના કરાવડાવું ત્યાં સુધી જનક વિદેહી નું પદ પ્રાપ્ત થાય નહીં. પુરુષ તરીકે નું ભાન થવું જોઈએ, પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ. પુરુષાર્થ એક ફેરો પુરુષ થયા પછી પુરુષાર્થ ઉત્પન્ન થાય, ત્યાં સુધી પુરુષાર્થ જ નથી ને. કપડું ગાલી દેજે. જ્ઞાન ની વાત હોય ને સત્ય હોય, આ રિયલ હોય, આત્મા તમારું કબૂલ કરે કેવું. અને જગત માં અત્યાર સુધી એ વાતો જાણીતી કે મન ની કબૂલાત હતી, છે એ મન એક્સેપ્ટ કરતું હતું. અને ઘડી માં થતે ડિપ્રેશન પાછું આવી જાય મનમાં, ઘડી માં એલિવેટ થઈ જાય. સમજાય ને, આ ડિપ્રેશન એલિવેટ થાય નહીં. આત્મા અમારી હાજરીમાં આત્માનો સાથે અમારે વાત પકડ ટચ થઈ અને તમને સમજાઈ જાય કે કરેક્ટ છે આ. જો અમારી વાત તમને આત્માથી કબૂલ ન થાય તો અમારી વાત ખોટી છે એમ તરત જ સાબિત થઈ શકે. સમજ પડે ને. એનું બી સત્યદાન છે. ભડેક ભડેક અવાય મૂછો મૂછો ઉડી મૂછો હાલી અને ભડકી એમાં એમાં વાઘનો શો દોષ. કોઈ ઉપરી જ નહીં તમારો, કોઈ ઉપરી હોય તો ભડકાટ હોય, કઈ ઉપરી જ નથી કોઈ તમારું. પૂછવું તો જોઈએ કે નહીં સાહેબ મારો કોઈ ઉપરી છે, તો અમે કહી દઈશું ભાઈ કોઈ બાપો ઉપરી નથી તમારો. તા કે કોઈ કોઈ હેરાન કોણ કરે છે આ? તા કે તમારા બ્લન્ડર્સ અને તમારા મિસ્ટેક કોણ હેરાન કરે છે? આપણી પોતાની ભૂલો. હા, અમારી ભૂલો, આપણી પોતાની ભૂલો, બ્લન્ડર્સ અને બીજી મિસ્ટેક. તા બ્લન્ડર્સ માણસ તોડી શકે નહીં, મિસ્ટેક તોડી શકે. શું કહ્યું? એ બ્લન્ડર જ્ઞાની પુરુષો માફ કરી આપે. શું કરે? એને ફ્રેક્ચર કરી નાખે, ત્યાર પછી આગળ કામ ચાલે. ભાઈ કોઈ બાપો ઉપરી નથી તમારું ઉપરી, એની ગેરંટી લેખ લખી આપું. શું કા ભડકવાનું? શું ઉપરી જ નથી પછી ભડકવાનો ક્યાં રહ્યો સવાલ? આ અહીંના બોસ તો અહીં કાયમ હોય છે જ ને. કોને બોસ નથી આ દુનિયાના બોસ કોને ના હોય? તમારી બોસ હતા કે નહીં? તડકા હતા કે નહીં? તડકાતા હા. અને તમે પાછા અંદર હે ને એવું સાહેબે મને આલ્યું એટલે તું લેતો જા કે. કોમ્પસ અકળાયા કરતો તો મારી જોડે કશું બોલ્યો નથી, પણ કોમ પર અકળાયા કરતો નતું. કે અહીંયા અહીંયા ક્યાંથી વળીને આવ્યા તો આવું રૂપાળું કોમ છે ને, આવું કેમ દેખાય છે? તે કહ્યું તમારી દ્રષ્ટિમાં શું થયું છે? તે કહ્યું આ ક્યાંથી વળીને આવ્યા છો? તો કે એવું કઈ નહીં, એવું નહીં કઈ છે. શુભે તમને આ બોલાયો? કડિયા કહેશે સાહેબ મૂર્ખા જ કહેશે, પોલીસ છે એવું કહેશે. શું કહ્યું? સાચાને સાચું કેવું છે ને. અત્યારે તાજી સિંગો હોય તુવેરની, અને આપણે કહીએ કે આ તો ચાર દાડે છે, તો પેલો શું કે મૂર્ખ છે સાહેબ? કેક ના કે ઘેરથી માં લડી આવે ને અહીં આગળ બાજે બાજે કે ના બાજે. હે મેં તો સાહેબ કેમ ના લાગે તમને અનુભવ થયેલા કે નહીં થયેલા? બોસ મળેલા તમને? શું વાત કરે છે ખરે ને. એટલા માટે હું નાનપણમાં જ ચેતેલો બોસ મને મળવો ના જોઈએ. ગયા અવતારમાં કઈ બોસની વાત બરકત નહીં આવી હોય મજા, એટલે બોસ ઉપર પહેલે જ ચીડ. બોસ ના જોઈએ. 13 વર્ષનો હતો ત્યારથી. ભગવાન એ બોસ તરીકે હોય તો પછી અમને એક સંત પુરુષનો પગ દબાવતો હતો 12-13 વર્ષની ઉંમરે. સંત પુરુષે કહ્યું કે બચ્ચા તુમકો ભગવાન મોક્ષમાં લઈ જાયગા. એટલે મેં સંત પુરુષ ને કહ્યું, મારા બાપજી મારે કોઈ ભગવાન મને મોક્ષે લઈ જાય એવા મોક્ષ માં મારે જવું નથી. કારણ કે મને તો વિચાર આવ્યો કે આપણને લઈ ગયો અરે બેહાડ્યા, પછી એનો ખાસ નવો ઓળખણ વાળો આવ્યો પૂછે થી આપણને કે મેલ તારે તારે ઘેર રહેવા દે, મારે અમારે કહેતા ભાઈ હીરાબાદ જોડે મોક્ષ જ છે કે જલેબી ભજીયા ખવાય, નિરાતે બટાટા વડા ખવાય, તારો મોક્ષ તારે ઘેર રહેવા દે. એટલે એવું ભગવાન કોઈ મોક્ષ આવનારો છે નહીં, સમજ પડે ને. હા, નિમિત્ત રૂપે જ્ઞાની પુરુષ મોક્ષદાતા કહેવાય છે. શું કહેવાય છે? તે નિમિત્ત રૂપે કરતા રૂપે જો થતા હોય ને તો પછી એ જ્ઞાની પુરુષ જ ન હોય. કેવો અમે કરીએ તેવું જો બંધ રાખતા હોય તો જ્ઞાની પુરુષ જ ન હોય. નિમિત્ત રૂપે, નિમિત્ત એમના નિમિત્ત થી બધી બધું કામ થઈ જાય આપણું. કેવો પછી બેઠા થવું પડે. દોઢ કલાક તો છે તમને બેઠા બેઠા શાંતાબેન કે મેં સત્ય ગયો ને છતે તથા જ જવડાયો ને એક પદ ના બોલાયો તો એ કહ્યું તું કે ચેતન જયારે નૈમિત કરે છે ત્યારે તે દોષિત નથી. મહાવીરે કહ્યું હતું કે ચેતન જયારે નૈમિતિક રીતે કરે છે ત્યારે એ દોષિત નથી, પણ જયારે ચેતન કશું જ કરતું નથી ત્યારે એ ગુનેગાર છે. કેવું ના વપરાતું નથી ચેતન. જગત જે બની રહ્યું છે એમાં ચેતન વપરાય છે, ચાલી રહેલું બની રહેલું. બની રહ્યું છે એમાં ચેતન વપરાય છે, તે નૈમિત્તિક ચેતન છે, સાચું ચેતન નથી. અને ચાલી રહ્યું છે એમાં ચેતન વપરાતું નથી. જગત આખું ચાલી રહ્યું છે એમાં ચેતન છે, એવું ચેતન થી જ આ ચાલે છે એવું માને. શું માને? ચેતન થી જ આ બધું ચાલે છે એવું જાણે. આવતો ભવ ઉભો થાય છે એમાં ચેતન નો ચિંતિત કરતા પણ હું ખરું, એ નૈમિત્તિક. સાચું કરતા પણ ચેતન હોતું જ નથી, ચેતન સાચું કરતા પણ છે ભાવમાં છે જ નહીં. નૈમિત્તિક, નૈમિત્તિક એટલે કોઈક ધક્કો મારે, કોઈક માણસ તમારી ઉપર ધક્કો મારે તેનાથી તમે પડી જાઓ, તમને શું લાગે કે ઓને મને માર્યો, શું લાગે? એ નૈમિત્તિક કહેવાય. એટલે આમાં જે બધા વાક્ય બોલીએ એ બધા સાપેક્ષ વાક્ય હોય, સાપેક્ષ. અમે કઈ ગોડ ઇઝ ક્રિએટર નથી એક સમજવા માટે જ કહી દઈએ, બાકી સાપેક્ષ વાક્ય કહેવાય. કેવું? પણ બાકી તમે જોડે અમુક માણસો માટે જ આ વાક્ય જાણવાનું, અમુક માણસો માટે આ વાક્ય કામનું નહીં. એટલે અમે કહીએ કે આ જગત, આ જગત નો કોઈ કરતા છે જ નહીં અને કરતા વગર થયું નથી. શું કહીએ? સાપેક્ષ. કેટલું બધું વાક્ય વિરોધાભાસ લાગે છે, વિરોધાભાસ વાક્ય લાગે છે. એટલે ખરી રીતે જગત નો કોઈ કરતા છે જ નહીં, નૈમિત્તિક કરતા છે. કરતા કોને કહેવાય? સ્વતંત્ર કરતા હોય ત્યારે કહેવાય. શું કહેવાય? સ્વતંત્ર કરતા હોય, સ્વતંત્ર કરતા. કરતા કરે કે ભાઈ સ્વતંત્ર પોતાના તો આ તો પ્રકૃતિ તમારી પાસે કરાવડાવે એમાં તમે શું કરતા કે સમજાયું ને એટલે ભોગવવું બહુ નહીં પડતું તેનું શું કારણ છે પ્રકૃતિ કરાવે છે પોતે કરે છે એટલે વધારે પડતું પ્રકૃતિ જ ભોગવી લે છે શું તમારે વધારે ભોગવવું પડતું નથી એટલે આ ભગવાન નૈમિત્તિક રૂપે કરતા છે ને ખરી રીતે કરતા નથી પણ નૈમિત્તિક રૂપે શું અને નિમિત્ત વગર કશું બને નહીં બની ગયું છે હકીકત છે એટલે ભગવાન નૈમિત્તિક રીતે કરતા કહેવાય નૈમિત્તિક ખરો કરતા કોને કહેવાય કે નહીં પોતે સ્વતંત્ર કરતા હોય તારે સ્વતંત્ર કરતા આ કરવામાં કોઈ આપણું કોઈના ફરજિયાત ના હોય આ તો ફરજિયાત પણે કરવું પડે છે શું કરવું પડે ભગવાન નું કરતા પણ હું ફરજિયાત પણ છે કેવું છે એને સાયન્ટિસ્ટ હોય એ રીતે એક્સેપ્ટ કરવા ના થાય પાછા કહું સાયન્ટિસ્ટ શું સાયન્ટિસ્ટો તમારે એવી રીતે સમજાવવું પડે કે આ બે વસ્તુઓ શાશ્વતી હોય શાશ્વતી બે વસ્તુ સનાતન બે વસ્તુઓ તો બેના વસ્તુ બેમાંથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય શું થાય બે ભેગી થવાથી વિશેષ પરિણામો ઉત્પન્ન થાય તે આ ભેગું થવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થયા છે શું થયું છે આ તો આપણા હિન્દુસ્તાન લોકોને સમજાવવા માટેનો અમારે આ કહેવું પડે છે નૈમિત્તિક બગીચે બાકી સાયન્ટિસ્ટ તો ચોખ્ખું કહેવાય કે બે વસ્તુ ભેગી થાય એટલે વિશેષ પરિણામો કોણ થાય શું આ આંખે દેખાય છે કોને સંભળાય છે પાંચ ઇન્દ્રિય થી અનુભવાય છે બુદ્ધિ થી અનુભવાય છે બધું ઓલ ધીઝ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ને આમાં એક કોઈ પરમાનન્ટ નો ભાગ છે પરમાનન્ટ પોતે પરમાનન્ટ છે અને આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે બધા જ્યાં સુધી એને પરમાનન્ટનો હિસાબ જડે નહીં ત્યાં સુધી એ અમારે અમર એપ્લાય જ કરવાનો ને છૂટકો જ નહીં ને છે ને એ સાપેક્ષ વાત છે કેવો છે સાપેક્ષ એને નિરપેક્ષ તરફ લઈ જવાય નહીં હવે કઈ ગોડ ઇઝ નોટ ક્રિએટર એનો અર્થ એવું બહાર જઈને બધે ના બોલાય કે ભગવાન કરતા નથી શું કહ્યું એ તો તમને સમજાવવા માટે કહીએ છીએ ત્યારે માટે ભગવાનનું અકર્તા પણ હું સમજાવવા માટે અને કોણ કરતા છે તે બતાવી દઈએ છીએ શું થયું એનો કરતા કોણ છે તે બતાવી દઈએ છીએ કરતા જડે તો આપણો કરતા પણ છૂટે છૂટે કે ના છૂટે અત્યારે તમે કરો છો કે ભગવાન કરે છે એવું નક્કી કરી આપે કોઈ માણસ તો તમારું કરતા પણ છૂટે કે ના છૂટે અને કરતા પણ છૂટે એટલે પછી કેટલું બાજી બાકી રહી પછી જનક વિદેહી થવામાં કેટલી વાર બાકી રહી શું કહે છે પછી થઈ ગયા કરતા પણ છૂટ્યું કે કર્મ બંધા તો અટક્યા શું થયું કરતા મીટે એ તો છૂટે કર્મ એ છે મહાભજન નો મર્મ કરતા પણ જો છૂટે હું કરું છું એ ભાન છૂટી જાય કોણ કરે છે ભાન જાણ્યામાં આવે તો જ છૂટે નહીં તો મનમાં એમ થાય કે સારું બીજું કોઈ છે નહીં હું જ કરનારો છું તમારા છૂટી ગયું છે એટલે પછી કર્મ બંધાય નહી અને બીજું સમજણ માં આવવું જોઈએ કે જો તું જીવ તો કરતા હરિ. શું કહ્યું? કોણ કરતા? હરિ. હરિ. અને જો તું શિવ એટલે શુદ્ધ ચેતન છું તો વસ્તુ ખરી કે છે. શું કે છે? શુદ્ધ ચેતન હોય કોઈ બાપો એ કરતા બરતા છે નહીં, વસ્તુ ખરી મળી ગઈ કે છે. કર્મ બંધાતો અટક્યા એટલે પછી રહ્યું કશું? અત્યારે તમારે બંધાતા છે કે નહીં બંધાતા? હે, અત્યારે શું બંધાય? મારી જોડે બેઠા. પણ એવું એવું મોટું પુણ્યનું કર્મ બંધાય છે કે જેનાથી આગળ બધું કામ કાઢી નાખે એવું સહજ પડે ને અત્યારે. કારણ કે સંસ્થાની વાતો જ હું પણ ખબર કરી છે, આત્મા પરમાત્માની વાત જ સાંભળી નથી. અને આત્મા પરમાત્માની વાત હોય નહીં જ્ઞાની પુરુષ સિવાય બીજી કોઈ જગ્યાએ. બધે જન જ્યાં જુઓ તો આત્માની વાત છે ને. તે કેટલા કેટલા શું ભાવનો હશે એ આત્મા? એનો ભાવ પૂછવા જાય. 8/2/1979 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી. સ્ત્રી બની જાય એ જોઈએ છે, એ માટે આપનું માર્ગદર્શન જોઈએ છે. પહેલેથી જ ભગવાન તરફ નું રહ્યું છે, પણ એમની જોડે મૈત્રી ની થાય એવી ઈચ્છા છે. તો એ કે છે કે આપને એના માટે આપનું માર્ગદર્શન જોઈએ છે. પણ સાચી મૈત્રી જે થવી જોઈએ કે એક ક્ષણ પણ એને ન ભૂલીએ એને માટે માંગુ છું. બરાબર. મારે એક છોકરો છે, ધ્યાન થી બી ચલાવે છે. શંકા થાય તો સાચી મૈત્રી થાય. શંકા કુશંકા સંકલ્પ વિકલ્પ ના થાય ત્યાં સાથે મૈત્રી થાય. ત્યાં સુધી તો કશું થયું જ નથી એમ કહો ને, તો સંસાર છે. બધા ઉપાય છે, બધા ઉપાય કર્યા પણ ઉપાય ફેલ ગયા. આપણે સમજમાં આવ્યું ને? ઉપાય કર્યા પણ ફેલ ગયા. સાચો ઉપાય પ્રાપ્ત થઈ જાય તો જ એનો ઉપાય કરીએ તો ઉપાય થી રિલીફ રહે, રિલીફ. પણ તેથી કરીને આપણને મટે નહીં, દર્દ ના મટે. જ્ઞાની પુરુષ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. જ્ઞાની પુરુષ કે જેને કશું જાણવાનું બાકી ના રહ્યું હોય તે, કશું યોગ બોગ કરતા ના હોય તે. કારણ કે જ્ઞાની પુરુષ નો યોગ છે તે દેહ યોગ ના હોય, મનોયોગ ના હોય, એમનો આત્મયોગ હોય. કેવો હોય? આત્મયોગ હોય એમનો. અને આ જગત ના બધા સંસાર ના બધા યોગ છે ને તે મનોયોગ, કોઈ વચન યોગ જે જાપ કરે ને એ વચન યોગ કહેવાય. મનોયોગ એટલે ચક્કર ઉપર જો જો કર્યા કરવા, એકાગ્રતા કરશે સેવન કરવી, એ બધા મનોયોગ કહેવાય. દેહ યોગ એટલે દેહ નો કષ્ટ કઠોર તપ કરવા. તો તેથી કરીને પ્રભુ રાજી થતા નથી. પ્રભુ રાજી ક્યારે થાય? કેસે બનતું ઓળખ એક વાર. તું મને ઓળખ્યા સિવાય હું કેમ રાજી થયું? કે કાકા નું નામ છે લલ્લુભાઈ. હા બરોબર છે. તમે શું અગાધો કાકા? એ તો મારે 12-13 વર્ષથી મારા પરિચયમાં છે. આવે જ્યાં સુધી યથાર્થ ઉપાય સાચો ઉપાય ન થાય ત્યાં સુધી બધા ઉપાય કરવાથી આપણને રિલીફ રહ્યા કરે. અરે પાપ બંધાય નહીં, ઊંધે રસ્તે જવાય નહીં, લપસી જવાય નહીં. એના માટે બીજા બધા ઉપાય કરીએ તે વ્યાજબી છે, ખોટું નથી કશું. પણ ખરો ઉપાય સિવાય ભગવાન પ્રાપ્તિ કેમ થાય છે? એ ભગવાન કઈ એવી હેરી વસ્તુ નથી કે લોકોને પ્રાપ્ત થઈ જાય. કરોડો વર્ષે પણ એ પ્રાપ્ત થાય એવી વસ્તુ નથી. એ જ્ઞાની પુરુષ એકલા એમની કૃપા ઉતરે તો એ પ્રાપ્ત થાય, નહીં તો બીજો કોઈ ઉપાય નથી. ભગવાનની કૃપાથી ભગવાન પ્રાપ્ત ના થાય, જ્ઞાની પુરુષની કૃપાથી જ ભગવાન પ્રાપ્ત થાય. એવું કહીએ આશ્ચર્ય મૂકેલું કુદરતે કે ભગવાનની સીધી કૃપા ઉતરે નહીં કોઈ દરે. વચ્ચે એજન્સી જોઈએ. હા, એટલે આપણે જે બધું પ્રયત્ન કર્યા છે બધા લલુભાઈ બહુ સુંદર કર્યા છે. જ્ઞાની પુરુષ ની પાસે આપણે એનો લાભ લેવા પડે અને ત્યાં આગળ આપણને બધું આપણને સાક્ષાત કરી આપણી જોડે મૈત્રી યોગ કરીએ સાધ્યાલય બધું કરી આપે.